શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 20, 21, 22. વિશ્વામિત્રજીની દક્ષિણા ચૂકવવા માટે હરિશ્ચંદ્ર રાજાનું કાશી જવું, રાણી સાથે વાતચીત. રાણી અને રાજકુમાર બ્રાહ્મણને વેચી દીધા. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, ઉત્તમ વ્રતધારી મુનિવર, મારી પ્રતિજ્ઞા છે કે આપને સોનું આપ્યા વિના હું ભોજન નહીં લઉં. આપ ચિંતા ન કરો, સૂર્યવંશમાં મારો જન્મ થયો છે. હું એક ક્ષત્રિય રાજા છું. મનુષ્યની અભિલાષા પૂર્ણ કરવાવાળો રાજસૂય યજ્ઞ મેં કર્યો છે. સ્વામી, બ્રાહ્મણ શ્રેષ્ઠ ઈચ્છા પ્રમાણે દાન આપીને હું કઈ રીતે કહું કે મેં નથી આપ્યું? આપનું દેવું ચૂકવી આપવું એ મારું પરમ કર્તવ્ય છે. આપ સ્વસ્થ થાઓ, હું આપને કહેલું સોનું અવશ્ય આપીશ. હા, મને ધન મળે ત્યાં સુધી તમે રાહ જુઓ. વિશ્વામિત્રજી બોલ્યા, રાજન, તમને ધન ક્યાંથી મળશે? રાજ્ય તો હાથમાંથી ચાલ્યું ગયું. રાજ્ય કોષ પર આપનો કોઈ અધિકાર રહ્યો નથી. અર્થ, ભેગું કરવામાં સહાયતા કરનાર સેના તમારી પાસે રહી નથી. તેથી રાજન, હવે તમને ધન મળશે એવી આશા રાખવી વ્યર્થ છે. હું શું કરું? તમે નિર્ધન વ્યક્તિને ધનના લોભમાં આવીને હું દુઃખી પણ કઈ રીતે કરું? તેથી રાજન, કહી દો, હવે હું આપી શકીશ નહીં. ત્યારે હું દક્ષિણા માટેની આશા છોડીને ચાલ્યો જઈશ. રાજેન્દ્ર, મારી પાસે સોનું નથી, આપને શું આપું? આમ કહીને તમારે તમારા પત્ની અને પુત્ર સાથે ચાલ્યા જવું જોઈએ. વ્યાસજી કહે છે, રાજન, મહારાજ હરિશ્ચંદ્રએ વિશ્વામિત્રની આ વાત સાંભળીને કહ્યું, બ્રાહ્મણ શ્રેષ્ઠ, મારી પાસે બીજું કશું બચ્યું નથી. એ વાત સાચી છે, પરંતુ મારી સ્ત્રી અને પુત્રનું શરીર હજી અમારી પાસે શેષ છે. આ લોકોને વેચીને આપનું દેવું હું આપને ચૂકવી આપીશ. બ્રાહ્મણ શ્રેષ્ઠ, પ્રભુ, આપ કાશી ક્ષેત્રમાં કોઈ ગ્રાહક મળે તો જણાવો, સ્ત્રી પુત્ર સાથે હું તેમની સેવા કરીશ. મુનિવર, અમે બધા તેને ત્યાં વેચાઈ જશું. આપ અમને વેચીને જે પૈસા આવે તેમાંથી 2.5 ભાર સોનું લઈ લેજો. આ પ્રમાણે કહીને પત્ની અને પુત્ર સાથે હરિશ્ચંદ્ર રાજા કાશીપુરીમાં ચાલ્યા ગયા, જે ભગવાન શંકર સ્વયં તેમના પ્રાણપ્રિય ઉમિયાજી સાથે બિરાજે છે. મનને પ્રસન્ન કરનાર તે પવિત્ર કાશીપુરીને જોઈને રાજાએ કહ્યું, આ પુરી અત્યંત દેદીપ્યમાન છે. આ પુરીના દર્શન કરીને કૃતાર્થ થઈ ગયો. પછી તેઓ ગંગા કિનારે ગયા, સ્નાન કરી દેવતાઓનું તર્પણ કર્યું. દેવતાઓના અર્ચનનો વિધિ સંપન્ન કરીને તેઓ શહેરમાં ફરવા લાગ્યા. તે દિવ્ય કાશીપુરીમાં આવીને રાજાએ વિચાર્યું, આ પુરી ત્રિશુળધારી ભગવાન શંકરની સંપત્તિ છે. દુઃખથી વ્યાકુળ થઈને હરિશ્ચંદ્ર રાજા પગે ચાલીને જ કાશીમાં આવ્યા હતા. કાશીપુરીમાં આવ્યા પછી મહારાજના મનને થોડી શાંતિ મળી. ત્યાં જ દક્ષિણા લેવાની ઈચ્છાવાળા વિશ્વામિત્રજી તેમની સામે આવ્યા. મુનિને જોઈને રાજાએ નમ્રતા સાથે બે હાથ જોડીને કહ્યું, મુનિ, આ મારા પ્રાણ પુત્ર અને પ્રિય પત્ની બધા જ સેવામાં હાજર છીએ. અમારામાંથી જેનાથી આપનું કામ સિદ્ધ થાય તેને આપ તરત લઈ લો. મુનિવર, અમારાથી બીજું કોઈ કામ થઈ શકે એવું લાગે તો તે પણ બતાવવાની કૃપા કરો. વિશ્વામિત્ર બોલ્યા, રાજન, તમારું કલ્યાણ થાવ આજે એક મહિનો પૂરો થયો. તમને જો તમારી પ્રતિજ્ઞા યાદ હોય તો તે હમણાં જ પૂરી કરો. રાજાએ કહ્યું, જ્ઞાન અને તપથી દેદીપ્યમાન બ્રાહ્મણ, આજે ખરેખર મહિનો પૂરો થઈ જશે, પરંતુ હજી 2.5 દિવસ બાકી છે. ત્યાં સુધી આપ રાહ જુઓ, બીજા દિવસે ન રોકાતા. વિશ્વામિત્રજી બોલ્યા, મહારાજ એવું જ થશે, હું થોડી વારમાં પાછો આવું છું, પરંતુ જો તે વખતે પણ તમે મને દેવું ન ચૂકવી શક્યા તો હું તમને શ્રાપ આપીશ. આમ કહીને વિશ્વામિત્ર ચાલ્યા ગયા. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ વિચાર્યું, જે આપવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું તે દક્ષિણા મુનિને કઈ રીતે આપું, ક્યાંથી મને કોઈ ધનવાન મિત્ર મળી જાય, અથવા આટલી સંપત્તિ ક્યાંથી મને મળી જાય, કોઈ દુર્જન વ્યક્તિ પાસે પણ જો ધન હોય તો પણ હું તેની પાસે માગું કઈ રીતે. ધર્મશાસ્ત્રોમાં રાજાઓ માટે ત્રણ વૃત્તિઓ નક્કી કરેલી છે, દાન, અધ્યયન અને યજ્ઞ. તેમાં દાન દેવાનું, તેમાં દાન લેવાનું તો રાજા માટે કહેલું જ નથી. જો હું દક્ષિણા આપ્યા વિના પ્રાણ ત્યાગ કરું તો બ્રાહ્મણના ધનનો નાશ કરનાર મને અધમ અને પાપીને કીડાની યોનિમાં જવું પડશે. તેથી સારું એ છે કે હું મારી જાતને વેચી દઉં. સુતજી કહે છે, હરિશ્ચંદ્ર રાજા વ્યાકુળ થઈને નીચું મોઢું કરીને વિચાર કરતા હતા. તેઓ અત્યંત દયાપાત્ર સ્થિતિમાં હતા. ત્યારે રાણીએ અશ્રુભીની આંખે ગદગદ કંઠે કહ્યું, મહારાજ ચિંતા છોડીને સત્ય ધર્મનું પાલન કરો, કારણ કે સત્યરૂપી ધર્મથી વિમુખ મનુષ્ય પ્રેત જેવો ત્યાજ્ય છે. હે પુરુષ શ્રેષ્ઠ, સત્ય વચનનું પાલન કરવું એ પરમ શ્રેષ્ઠ ધર્મ છે. પુરુષ માટે આનાથી વધીને બીજો કોઈ ધર્મ નથી. જેની વાત અસત્ય હોય તેની અગ્નિહોત્ર, વેદાધ્યયન અને દાન વગેરે બધી ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે વિવેકી પુરુષોના ઉદ્ધારમાં જેમ સત્ય પરમ કારણ છે, તે જ રીતે દુરાચારીઓના પતનમાં અસત્ય કારણ છે. કે જે ચિંતામ મહારાજ સર્વધર્મ મનુપાલય, પ્રેત વદ વર્જિનીઓ હિ નરહ સત્ય બહિષ્કૃત, નાતઃ પરતરમ ધર્મ વદંતી પુરુષ્ય ચ યાદ્રશમ પુરુષ્ય વ્યાઘ્રઃ સ્વસત્ય યા શાનુપાલનમ અગ્નિહોત્રમધિતમ ચ દાનાધ્યામ સકલાહ ક્રિયાહ ભવંતિ તસ્ય વૈફલ્યમ વાક્યમ યાસ્યાનૃતમ ભવેત સત્યમ ત્યંત મુદિતમ ધર્મશાસ્ત્રેષુ ધીમતામ તારણ્યાયાનૃતમ તદ્વત પાતાનાયાકૃતાત્મનામ. સો અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞ કર્યા પછી એકવાર અસત્ય બોલવાથી યયાતિ રાજાને સ્વર્ગમાંથી નીચે આવવું પડ્યું હતું. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, ગજગામીની વંશની વૃદ્ધિ કરનાર આ પુત્ર અહીં છે, તેથી જે પણ ઈચ્છા હોય તે કહો, હું તે કરવા તૈયાર છું. રાણીએ કહ્યું, રાજન આપની વાણી અસત્ય ન થવી જોઈએ. પુત્રને જન્મ આપવાથી મારું જીવન સફળ થઈ ચૂક્યું છે, તેથી આપ મને પૈસા લઈને વેચી દો અને તે પૈસાથી બ્રાહ્મણની દક્ષિણા આપી દો. વ્યાસજી કહે છે, રાજન પત્નીની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્રને મૂર્છા આવી ગઈ. સ્વસ્થ થયા પછી દુઃખથી વિલાપ કરતા કહેવા લાગ્યા, હે કલ્યાણી, આ અત્યંત દુઃખની વાત છે જે તમારા મુખેથી નીકળે છે. તારા હાસ્યથી ભરેલા શબ્દો શું મને પાપીને યાદ નથી? હાય હાય, હે પવિત્ર હાસ્ય વાળી, હું તને વેચી દઉં, તારી આવી વાત કહેવી ન જોઈએ. હે સુંદરી, તું આવું કેમ બોલે છે? વ્યાસજી કહે છે, રાજન સ્ત્રીને વેચવાની વાત સામે આવવાથી મહારાજ હરિશ્ચંદ્રની ધીરજ ખૂટી ગઈ. ઉપરની વાતો કહીને તેઓ જમીન પર પડી ગયા અને ફરીથી મૂર્છિત થઈ ગયા. તેમને પૃથ્વી પર મૂર્છિત જોઈને રાણીને અપાર દુઃખ થયું. તેમણે રાજાને કરુણાપૂર્વક કહ્યું, મહારાજ ક્યાં કર્મના ફળ સ્વરૂપે આ સંકટ આવી પડ્યું, જેના કારણે આપ આજે દરિદ્રની જેમ શરણાર્થી બનીને જમીન પર પડ્યા છો. જેમણે કરોડોની સંપત્તિ બ્રાહ્મણોને સહજતાથી આપી દીધી તે પૃથ્વીનું રાજ કરવાવાળા મારા પતિદેવ આજે પૃથ્વી પર પડ્યા છે. હાય, મહાદુખની વાત છે. હે દેવ, આ રાજાએ તમારો કયો અપરાધ કર્યો કે જેથી તે ઇન્દ્ર ને ઉપેન્દ્ર જેવા મહારાજને દયની સ્થિતિમાં મૂકી દીધા? આ પ્રમાણે કહીને રાણી પણ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. પતિનું દુઃખ તે સહી ન શક્યા. તે વખતે બાળક રોહિત ભૂખને લીધે અત્યંત દુઃખી હતો. તેણે માતા અને પિતા તરફ જોઈને કહ્યું, પિતાશ્રી પિતાશ્રી, મને અન્ન આપો. હે માતા, મને ભોજન આપો. મને ઘણી જ ભૂખ લાગી છે, મારી જીભ સુકાઈ છે. રાજન, ત્યાં તો મહા તપસ્વી કાળ જેવા વિશ્વામિત્ર આવી ગયા. તેઓ અત્યંત ક્રોધમાં હતા. તેઓ દક્ષિણાનું બાકી ધન લેવા માટે આવ્યા હતા. મુનિને જોઈને રાજા હરિશ્ચંદ્રને મૂર્છા આવી ગઈ. તે ફરી જમીન પર પડી ગયા. ત્યારે વિશ્વામિત્રજીએ તેમના પર જળ છાંટી કહ્યું, રાજેન્દ્ર, ઉભા થાઓ અને તમે મારી બાકી રહેલી દક્ષિણા આપવાની વ્યવસ્થા કરો. કારણ કે ઋષિઓનું ઋણ રોજે રોજ વધે છે. મુનિએ ઠંડા જળનો છટકાવ કર્યો હતો. તેનાથી હોશમાં આવીને રાજા વિશ્વામિત્રજી સામે જોયું. ત્યારે બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્રજી ક્રોધિત થઈને આશ્વાસન આપતા રાજાને કહેવા લાગ્યા. વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન, તમે જો સ્વસ્થ થયા હો તો મને દક્ષિણા આપો. કારણ કે સત્યના પ્રભાવથી જ સૂર્ય તપે છે. સત્યના આધારે જ આ પૃથ્વી રહેલી છે. સત્ય એ જ પરમ ધર્મ છે તથા સત્યમાં જ સ્વર્ગ રહેલું છે. જો સો અશ્વમેઘ યજ્ઞો અને સત્યને ત્રાજવામાં તોલવામાં આવે તો સો અશ્વમેઘ યજ્ઞો કરતા સત્યનું પલડું ભારે થશે. પરંતુ રાજા, આ બધી વાત કરવાનો કોઈ અર્થ નથી. તમે મને મારી દક્ષિણા તરત આપી દો. જો તમે દક્ષિણા ન આપી શક્યા તો સૂર્ય અસ્ત થતા હું તમને શ્રાપ આપીશ. આ પ્રમાણે કહીને વિશ્વામિત્ર ચાલ્યા ગયા. ભયથી ગભરાયેલા રાજાના દુઃખનો પાર ન રહ્યું. સુતજી કહે છે, આ જ સમયમાં વેદના પારંગત એક બ્રાહ્મણ તેમના ઘરમાંથી બહાર નીકળ્યા. તેમની સાથે બીજા ઘણા બ્રાહ્મણો હતા. તે તપસ્વી બ્રાહ્મણો આ તરફ આવી રહ્યા હતા. તેમને સામે આવેલા જોઈને રાણી હરિશ્ચંદ્ર રાજાને ધર્મ અને અર્થથી યુક્ત વચન કહ્યા. પ્રભુ, બ્રાહ્મણ ત્રણેય વર્ણના પિતા કહેવાય છે. પિતાના ધન પર પુત્રનો અધિકાર છે. તેથી મારી ઈચ્છા છે કે આપણે આ બ્રાહ્મણ પાસે ધન માટે પ્રાર્થના કરીએ. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, દેવી, હું ક્ષત્રિય છું. દાન લેવાનો મારો ધર્મ નથી. બ્રાહ્મણો માટે માગવું તો માગવું શોભાસ્પદ છે, ક્ષત્રિયો માટે નહીં. બ્રાહ્મણ બધા વર્ણોના ગુરુ છે. તેમની તો હંમેશા પૂજા કરવી જોઈએ. તેથી ગુરુ પાસે માગવું યોગ્ય નથી. ક્ષત્રિયો તો આ નિયમના પૂરક પોષક છે. દાન આપવું, વિદ્યાભ્યાસ, યજ્ઞો કરવા, શરણમાં આવેલાને અભયદાન આપવું અને પ્રજાની રક્ષા કરવી, આ ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિય ક્યારે એવું રાંક વચન ન બોલવું જોઈએ કે મને કંઈક આપો. દેવી, હું આપું છું, આવું વચન જ મારા હૃદયમાં સ્થિર થયેલું છે. તેથી ગમે ત્યાંથી ધન મેળવીને બ્રાહ્મણને આપવા હું તૈયાર છું. પત્નીએ કહ્યું, સ્વામી, કાળના પ્રભાવથી પુરુષની સામે સમ વિષમ પરિસ્થિતિ આવ્યા કરે છે. કાળ જ મનુષ્યને અપમાનિત અને સન્માનિત કરે છે. પુરુષના માટે દાતા અથવા ભિખારી થવામાં કાળનો જ મહિમા છે. એક વિદ્વાન અને શક્તિશાળી બ્રાહ્મણ રાજા પર કોપાયમાન થઈ જાય. પરિણામે રાજાને રાજ્યમાંથી ચાલવા જવું પડે અને રાજાને હંમેશ માટે સુખથી હાથ ધોઈ નાખવા પડે. જુઓ, આ બધો કાળનો જ ખેલ છે. રાજા બોલ્યા, તીક્ષ્ણ ધાર વાળી તલવારથી જીભને કાપી નાખવી યોગ્ય છે, પરંતુ સન્માનનો ત્યાગ કરીને મને આપો આપો કહેવું યોગ્ય નથી. મહાભાગ્યવાન દેવી, હું ક્ષત્રિય છું. કોઈ પાસે કંઈ પણ માગી શકું નહીં, પરંતુ મારા બાહુબળથી પેદા કરેલું ધન આપવા માટે સદા તૈયાર છું. પત્નીએ કહ્યું, મહારાજ, જો આપનું મન યાચના કરવા અસમર્થ છે તો હું આપની સંપત્તિ છું. ઇન્દ્ર સહિત દેવતાઓએ ન્યાયપૂર્વક મને તમને આપી છે. આપ સ્વામી બનીને મારી આજ્ઞાંકિત પત્નીની હંમેશા રક્ષા કરી રહ્યા છો. હે મહા તેજસ્વી, હવે આપ મારું મૂલ્ય લઈને ગુરુ વિશ્વામિત્રજીની દક્ષિણા ચૂકવી આપો. રાજન, પત્નીની વાત સાંભળીને મહારાજ હરિશ્ચંદ્રના દુઃખનો પાર ન રહ્યો. અફસોસ અફસોસ કહીને તે રડી પડ્યા. ત્યારે રાણીએ તેમને ફરી કહ્યું, આપ મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો, નહીં તો બ્રાહ્મણના શ્રાપરૂપી અગ્નિથી ભસ્મ થઈને નીચ યોનિમાં જવું પડશે. જુગાર રમવા, મદિરાપાન કરવા, રાજ્યની સીમા વધારવા માટે તો આપ આવું કરતા નથી. તેથી મારા સહયોગથી ગુરુની દક્ષિણા ચૂકવીને આપ આપના સત્યવ્રત ધર્મને સફળ કરો. વ્યાસજી કહે છે, રાજન, રાણીની વારંવાર પ્રેરણાથી હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, કલ્યાણી, હું અત્યંત નિર્દય થઈને તમને વેચવાની વાત સ્વીકારું છું. જો આવા અતિ નિર્દય વચન કહેવા માટે તમારી વાણી તૈયાર છે તો જે કાર્ય ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ પણ નહીં કરે તેવું હલકું કાર્ય હવે હું કરીશ. આ પ્રમાણે કહીને મહારાજ હરિશ્ચંદ્ર તેમના પત્ની સાથે શહેરમાં ગયા. ત્યાં એક જાહેર સ્થાન પર તેમના પત્નીને બેસાડ્યા. મહારાજની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા, ગળું રૂંધાતું હતું. તેઓ વારંવાર લોકોને કહેવા લાગ્યા, ભાઈઓ, આપ સૌ મારી વાત સાંભળવાની કૃપા કરો. મારી આ પત્ની મને પ્રાણ જેવી પ્રિય છે, પરંતુ જો કોઈને મારી આ પત્ની પાસે દાસીનું કામ કરાવવાની ઈચ્છા હોય તો બોલો, મને યોગ્ય દામ મળશે તો હું તરત આને વેચવા ઈચ્છું છું. ત્યાં કેટલાક વિદ્વાનો પણ હતા. તેમણે રાજાને પૂછ્યું, અરે ભાઈ, પત્નીને વેચવા આવેલા તમે કોણ છો? રાજા બોલ્યા, આપ લોકો પૂછો છો કે તમે કોણ છો, તો સાંભળો, હું માનવતા વિનાનો એક ક્રૂર માણસ છું, અથવા મને નિર્દય રાક્ષસ પણ કહી શકાય. ત્યારે તો હું મારી પત્નીને વેચી રહ્યો છું. વ્યાસજી કહે છે, રાજ, આ સાંભળીને વિશ્વામિત્રજી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહ્યું, હું પૈસા આપીને આ દાસીને ખરીદવા તૈયાર છું, મને આપી દો, મારી પાસે ઘણું ધન છે. મારી પત્ની અત્યંત નાજુક છે, તે ઘરનું કામ કરી શકતી નથી, તેથી મને તારી સ્ત્રીને વેચાતી આપી દે, હું આ દાસીનો સ્વીકાર કરું છું. પરંતુ તેના માટે મારે કેટલા રૂપિયા આપવા પડશે? બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું ત્યારે મહારાજ હરિશ્ચંદ્રનું મન દુઃખથી ખળબળી ઉઠ્યું. તે કંઈ ઉત્તર આપી શક્યા નહીં. બ્રાહ્મણે કહ્યું, તારી સ્ત્રીના કર્મ, ઉંમર, રૂપ અને શીલ પ્રમાણે પૈસા આપું છું, તે લઈને મને સોંપી દો, મને સ્ત્રી સોંપી દો. ધર્મશાસ્ત્રોમાં પુરુષ અને સ્ત્રીની કિંમત જણાવવામાં આવી છે, તે આ પ્રમાણે છે. જો સ્ત્રી 32 લક્ષણો વાળી, કાર્યકુશળ તથા શીલ અને ગુણોથી યુક્ત હોય તો તેનું મૂલ્ય 1 કરોડ સોના મહોર છે. જો આવા બધા શુભ લક્ષણો પુરુષોમાં હોય તો તેનું મૂલ્ય 1 અરબ સોના મહોરો છે, સોના મહોરો થાય છે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર અત્યંત દુઃખી થઈ જવાથી કંઈ બોલી શક્યા નહીં. ત્યારે બ્રાહ્મણે રાજાની સામે મૃગ ચર્મ પર 1 કરોડ સોના મહોરો મૂકીને રાણીને વાળ પકડીને ખેંચવા માંડી. રાણી બોલ્યા, આર્ય, હમણાં મને છોડો, છોડો, જ્યાં સુધી મારા પુત્રને ન જોઈ લઉં ત્યાં સુધી ક્ષમા કરો. કારણ કે હે બ્રાહ્મણ, પછી મને મારા પુત્રના દર્શન દુર્લભ થઈ જશે. ત્યાર પછી રાણીએ પુત્રને કહ્યું, બેટા, જો આજે તારી માં એક દાસી બની ગઈ છે, રાજપુત્ર, હવે તું મને અડકીશ નહીં, કારણ કે હું હવે તારો સ્પર્શ કરવા યોગ્ય નથી. તે વખતે તે બાળક માને બ્રાહ્મણ દ્વારા ખેંચાતી જોઈને ઓ માં બોલતો આક્રંદ કરતો દોડ્યો અને માતાને પકડી લીધી. તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. કાળા ભમ્મર વાળવાળો બાળક લથડિયા ખાતો, ઠોકરો ખાતો, માતાનું વસ્ત્ર હાથમાં પકડી ખેંચવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણે તેને ધમકાવ્યો, તેમ છતાં બાળક ઓ માં કહેતો માને છોડતો નથી. રાણીએ બ્રાહ્મણને કહ્યું, હે નાથ, આપ મારા પર કૃપા કરીને આ બાળકને પણ ખરીદી લો, કારણ કે હું વેચાઈ ગઈ હોવા છતાં આ બાળક વિના હું સારી રીતે કામ કરી શકીશ નહીં. પ્રભુ, હું અભાગીની છું, તેથી મારા પર કૃપા કરો. સુતજી કહે છે, અગાઉની જેમ બાળકની કિંમતની સોનામરો પણ હરિશ્ચંદ્રની સામે એક કપડા પર નાખીને બ્રાહ્મણે માં સહિત બાળકને પણ ખરીદી લીધો. બંને દાસ બની ગયા. પછી અત્યંત હર્ષ સાથે બંનેને લઈને તે બ્રાહ્મણ તેના ઘર તરફ ચાલ્યો. રાણીની સ્થિતિ તે વખતે અત્યંત દયાજનક હતી. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. રાણીએ રાજાની પ્રદક્ષિણા કરી અને ઘૂંટણો ટેકવીને પ્રણામ કર્યા. રાણીએ કહ્યું, જો મેં દાન આપ્યું હોય, યજ્ઞ કર્યા હોય તથા મારા વ્યવહારથી બ્રાહ્મણો તૃપ્ત થયા હોય તો તે પુણ્યના પ્રભાવથી આ મહારાજ હરિશ્ચંદ્ર પતિ રૂપે મને ફરીથી તરત પ્રાપ્ત થઈ જાય. પ્રાણ કરતા પણ વધારે પ્રિય રાણીને પગમાં પડેલી જોઈને રાજા હાય હાય કહીને રડવા લાગ્યા. રાજા કહે છે, સત્ય અને શીલ ગુણોવાળી મારી આ પત્ની અલગ થઈને કેમ જાય છે? વૃક્ષને છોડીને છાયા ચાલી જાય છે તે સંભવ નથી. આ પ્રમાણે પરસ્પર પ્રેમ પ્રગટ કરીને રાણીને કહ્યા પછી રાજા તેમના પુત્રને કહેવા લાગ્યા, બેટા, તું મને છોડીને ક્યાં જઈશ? હવે પછી હું ક્યાં હોઈશ તેની મને ખબર નથી. મારું દુઃખ કોણ દૂર કરશે? રાજા બ્રાહ્મણને કહે છે, હે દ્વિજશ્રેષ્ઠ, રાજ્ય છોડવાથી, વનમાં ભટકવાથી હું અત્યંત દુઃખી છું. તે ઉપરાંત પુત્ર વિયોગ પણ મારા માટે અસહ્ય બની રહ્યો છે. આ પ્રમાણે કહીને રાજાએ રાણીને કહ્યું, સ્ત્રીઓની ફરજ છે તે સંસારમાં પતિ પાસે રહીને સદા પતિને સુખ આપે. તો પછી હે કલ્યાણી, તું દુઃખને પોતાનો સાથી બનાવીને મારાથી અલગ કઈ રીતે થઈ રહી છે? અલગ કઈ રીતે થઈ રહી છે? ઈશ્વાકુના પવિત્ર કુળમાં મારો જન્મ થયો છે. મારી પાસે બધા જ સુખ ભોગોથી સંપન્ન રાજ્ય હતું, તેમ છતાં આજે તું એક દાસી બની રહી છે. દેવી, પુરાણ અને ઇતિહાસની વાતો કહીને હવે મારી આ શોકરૂપી સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કોણ કરશે? સુતજી કહે છે, ત્યાર પછી રાજર્ષિ હરિશ્ચંદ્રની સામે જ અત્યંત નિર્દય વ્યવહાર કરીને રાણી અને રાજકુમારને લઈ જવા માટે તે બ્રાહ્મણ એટલે કે વિશ્વામિત્ર તૈયાર થયા. મુનિના ઈશારે સ્ત્રી અને પુત્ર જતા જોઈને રાજાને અપાર દુઃખ થયું. વ્યાસજી કહે છે, રાજન હરિશ્ચંદ્ર વિલાપ કરી રહ્યા હતા. ત્યાં સ્ત્રી પુત્રને લઈને જઈ રહેલા બ્રાહ્મણ દેખાતા બંધ થયા. તે વખતે મહાતપસ્વી મુનિવર વિશ્વામિત્ર આવી પહોંચ્યા. તેમની સાથે એક શિષ્ય હતો. નિર્દય સ્વભાવવાળા મુનિ અત્યંત ક્રૂર દેખાતા હતા. વિશ્વામિત્ર બોલ્યા, રાજન, મહાબાહુ, જો તમારા હૃદયમાં સત્યનું સહેજ પણ સ્થાન હોય તો રાજસુય યજ્ઞની દક્ષિણાનું વચન આપ્યું હતું તેનું પાલન કરો. હરિશ્ચંદ્રે કહ્યું, નિષ્પાપ રાજર્ષે, હું આપને પ્રણામ કરું છું. રાજસુય યજ્ઞ વખતે મેં જે પ્રતિજ્ઞા કરી હતી તે આપની દક્ષિણા તૈયાર છે, તેનો સ્વીકાર કરો. વિશ્વામિત્ર બોલ્યા, રાજેન્દ્ર, આ ધન ક્યાંથી મળ્યું જે તમે મને દક્ષિણામાં આપી રહ્યા છો? તમે આ ધન કઈ રીતે મેળવ્યું તે કહો. રાજાએ કહ્યું, ઉત્તમ વ્રતવાળા બ્રાહ્મણ શ્રેષ્ઠ એ કહેવાથી શું ફાયદો? તે સાંભળીને તો વધારે દુઃખ થશે. ઋષિ બોલ્યા, રાજન, હું દૂષિત ધન લેતો નથી, મને પવિત્ર ધન મળવું જોઈએ, તેથી ધન ક્યાંથી આવ્યું તે મને કહો. રાજાએ કહ્યું, મેં મારી પત્નીને 1 કરોડ સોનામહોરો લઈને વેચી દીધી છે. મારા પુત્રનું નામ રોહિત છે. તેને વેચવાથી મને 10 કરોડ સોનામહોરો મળી છે. હે બ્રાહ્મણ, આ રીતે મારી પાસે 11 કરોડ સોનામહોરો છે. आप तेनो स्वीकार करो। सूत जी कहे छे स्त्री पुत्र ने वेचवाथी मळेलू धन विश्वामित्र ने ओछू लाग्यू, तेथी तेमणे क्रोधपूर्वक शोकाकुल महाराज हरिश्चंद्र ने कह्यू। ऋषिए कह्यू, राजन, राजसूय यज्ञनी दक्षिणा आटली ओछी न होय, तेथी वधु धन मेळव्यो जेथी दक्षिणानी रकम पूरी थई शके। क्षत्रिय धर्म नु पालन न करनार राजा तमे आटला धन थी ज मारी दक्षिणा पूरी थई जशे एवुं मानो छो? तो अत्यारे मारुं परम बळ प्रगट करुं छुं। जुओ, हुं एक परम पवित्र अंतःकरण वाळो तपस्वी ब्राह्मण छुं। मैं श्रेष्ठ ग्रंथोनो शुद्ध अभ्यास कर्यो छे, तप कर्युं छे, मारी पासे बधी शक्तिओ छे। राजाए कह्युं, भगवन, हुं आ सिवाय वधारे दक्षिणा आपीश, परंतु थोड़ो समय राह जो। हमणा मैं पुत्र अने स्त्री ने वेच्या छे, परंतु हूँ पोते हजू बाकी छु। विश्वामित्र बोलिया, राजन, दिवसनो आ चोथो पहर जई रह्यो छे, मारी प्रतीक्षानो अंत आवी गयो छे। अध्याय 20, 21, 22 समाप्त। बोलो श्री अंबे मात की जय।